ઘનશ્યામ સુંદર સુખકારી, ઘનશ્યામ સુંદર સુખકારી, નિમખન મેલું છબી નારી, શ્યામ સુંદર સુખકારી, નિમખન મેલો છબી નારી, હો નિમખન મેલો છબી નારી. રાખું રસિક ગીરધારી, રા ધારી નિમખન મેલો છબી નારી હો હો નિમખન મેલો છબી નારી ઘનશ્યામ સુંદર સુખકારી ઘનશ્યામ સુંદર સુખકારી નિમખન મેલો છબી નારી હો નિમખન મેલો છબી નારી નિમખન મેલો છબી નારી.